श्रीपद्म पुराण सृष्टिखंड अध्याय 13 यदुवंशनी अंतर्गत क्रोष्टु वगैरेना वंश तथा श्रीकृष्ण अवतारनु वर्णन। पुलत्सिंहजी कहे छे, हे राजेंद्र, हवे यदुपुत्र क्रोष्टुना वंशनु के जेमा श्रेष्ठ पुरुषोए जन्म लीधो हतो तेनु वर्णन सांभळो। क्रोष्टुना ज कुळमां ઋષણી વંશા વંતસ ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર થયો છે। ક્રોષ્ટુના પુત્ર મહામના રુજિનીવાન થયા। તેમના પુત્રનું નામ સ્વાતિ હતું। સ્વાતિથી કુશંકુનો જન્મ થયો। કુશંકુથી ચિત્રરથ ઉત્પન્ન થયા, જેઓ શશવિંદુ નામે વિખ્યાત ચક્રવર્તી રાજા થયા। શશવિંદુને 10,000 પુત્ર થયા। તે બધા બુદ્ધિમાન, સુંદર, પ્રચુર, વૈભવશાળી અને તેજસ્વી હતા। તેમાં પણ 100 પુત્ર મુખ્ય હતા। તે 100માં પણ જેમના નામની સાથે પૃથુ શબ્દ જોડાયો હતો તેઓ મહાબળવાન હતા। તેમના નામ આ પ્રમાણે છે: પૃથુશ્રવા, પૃથુયશા, પૃથુતેજા, પૃથુદ્ભવ, પૃથુકીર્તિ અને પૃથુમતી। પ્રાણોના જ્ઞાતા પુરુષ તે બધામાં પૃથુશ્રવાને શ્રેષ્ઠ કહે છે। પૃથુશ્રવાથી ઉષના નામે પુત્ર થયો, જે શત્રુઓને સંતાપ આપનાર હતો। ઉષ્ણાનો પુત્ર સિનેયુ થયો, જે શ્રેષ્ઠ સજ્જન હતો। સિનેયુનો પુત્ર રુક્મ કવચ નામે પ્રસિદ્ધ થયો, તે શત્રુ સેનાનો વિનાશક હતો। રાજા રુક્મ કવચે એકવાર અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું અને તેણે દક્ષિણારૂપે આ સંપૂર્ણ પૃથ્વી બ્રાહ્મણોને આપી દીધી। તેના રૂકમેશુ, પૃથુરૂકમ, જયામગ, પરિઘ અને હરિ આ 5 પુત્ર હતા, જે મહાબળવાન અને પરાક્રમી હતા। તેમનામાંથી પરિઘ અને હરિને તેમના પિતાએ વિદેહ દેશના રાજ્ય પર અભિષિક્ત કર્યા। રૂકમેશુ રાજા થયા અને પૃથુરૂકમ તેમને આધીન થઈને રહેવા લાગ્યો। તે બંનેએ મળીને પોતાના ભાઈ જયામગને ઘરમાંથી કાઢી મૂક્યો। જયામગ વૃક્ષવાન પર્વત પર જઈને જંગલના ફળમૂળથી નિર્વાહ કરીને ત્યાં રહેવા લાગ્યો। જયામગની પત્ની શૈબ્યા સતી સાધ્વી સ્ત્રી હતી। તેણે વિદર્ભ નામના પુત્રને જન્મ આપ્યો। વિદર્ભના 3 પુત્ર થયા: ક્રથ, કૈશિક અને લોમપાદ। રાજકુમાર ક્રથ અને કૈશિક બહુ વિદ્વાન હતા તથા લોમપાદ પરમ ધર્માત્મા હતા। આ ઉપરાંત રાજા વિદર્ભને બીજા પણ અનેક પુત્ર હતા। તેઓ યુદ્ધમાં કુશળ અને સુરવીર હતા। લોમપાદનો પુત્ર પ્રભુ અને પ્રભુનો પુત્ર હેતિ થયો। કૈશિકને ચેદી નામનો પુત્ર થયો, જેનાથી ચેદ રાજાઓની ઉત્પત્તિ થઈ હોવાનું બતાવવામાં આવે છે। વિદર્ભનો જે ક્રથ નામે પુત્ર હતો તેનાથી કુંતીનો જન્મ થયો। કુંતીથી ધૃષ્ટ અને ધૃષ્ટથી પૃષ્ઠની ઉત્પત્તિ થઈ। પૃષ્ઠ પ્રતાપી રાજા હતો, તેના પુત્રનું નામ નિવૃત્તિ હતું। તે પરમ ધર્માત્મા અને શત્રુવીરોનો નાશક હતો। નિવૃત્તિનો દાસાર્હ નામે પુત્ર થયો, જેનું બીજું નામ વિદુરથ હતું। દાસાર્હનો પુત્ર ભીમ અને ભીમનો જીમુત થયો। જીમુતના પુત્રનું નામ વિકલ હતું। વિકલથી ભીમરથ નામનો પુત્ર ઉત્પન્ન થયો। ભીમરથનો પુત્ર નવરથ, નવરથનો દ્રઢરથ અને દ્રઢરથનો પુત્ર શકુની થયો। શકુનીથી કરંભ અને કરંભથી દેવરાતનો જન્મ થયો। દેવરાતના પુત્ર મહાયશસ્વી રાજા દેવક્ષત્ર થયા। દેવક્ષત્રનો પુત્ર દેવકુમાર જેવો અત્યંત તેજસ્વી હતો, તેનું નામ મધુ હતું। મધુથી કુરુવંશનો જન્મ થયો। કુરુવંશના પુત્રનું નામ પુરુષ હતું, જે પુરુષોમાં શ્રેષ્ઠ હતો। તેનાથી વિદર્ભ કુમારી ભદ્રાવતીના ગર્ભથી જંતુનો જન્મ થયો। જંતુનું બીજું નામ પુરુદ્વશુ હતું। જંતુની પત્નીનું નામ વૈત્રકી હતું। તેના ગર્ભથી સત્વ ગુણ સંપન્ન સાત્વતની ઉત્પત્તિ થઈ, જેઓ સાત્વત વંશની કીર્તિનો વિસ્તાર કરનારા હતા। સત્વગુણ સંપન્ન સાત્વથી તેમની પત્ની કૌશલ્યાએ ભજમાન, દિવ્ય રાજા, દેવાવૃદ્ધ, અંધક, મહાભોજ અને વૃષ્ણિ નામના પુત્રોને ઉત્પન્ન કર્યા। એમનાથી 4 વંશોનો વિસ્તાર થયો। તેમનું વર્ણન સાંભળો. ભજમાનની પત્ની સૃજય કુમારી સૃજયના ગર્ભથી ભાજ નામનો પુત્ર થયો. ભાજથી ભાજકોનો જન્મ થયો. ભાજને બે પત્નીઓ હતી. તે બંને ઘણા પુત્ર ઉત્પન્ન કર્યા. તેમના નામ છે વિનય, કરુણ અને વૃષ્ણિ. તેમાં વૃષ્ણિ શત્રુઓના નગર પર વિજય પ્રાપ્ત કરનારા હતા. ભાજ અને તેમના પુત્ર બધા ભાજક નામે પ્રસિદ્ધ થયા, કેમ કે ભાજમાનથી આમની ઉત્પત્તિ થઈ હતી. દેવાવૃદ્ધથી પ્રભુ નામના પુત્રનો જન્મ થયો, જે બધા ઉત્તમ ગુણોથી સંપન્ન હતો. પુરાણોના જ્ઞાતા વિદ્વાન પુરુષો મહાત્મા દેવાવૃદ્ધના ગુણોની પ્રશંસા કરતા આ વંશ વિશે આ પ્રમાણે પોતાના ઉદ્ગાર પ્રગટ કરે છે. દેવાવૃદ્ધ દેવતાઓ જેવા છે અને પ્રભુ સમસ્ત મનુષ્યોમાં શ્રેષ્ઠ છે. દેવાવૃદ્ધ અને પ્રભુના ઉપદેશથી 76,000 માનવો મોક્ષને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. પ્રભુથી ભોજનો જન્મ થયો, જે યજ્ઞ દાન અને તપસ્યામાં ધીર બ્રાહ્મણ ભક્ત ઉત્તમ વ્રતોનું દ્રઢતાપૂર્વક પાલન કરનાર રૂપવાન તથા મહા તેજસ્વી હતા. સરકાંતની કન્યા મૃતકાવતી ભોજની પત્ની હતી. તેને ભોજથી કુકર, ભજમાન, સમીક અને બલ્બહર્ષિ બહિર્ષ આ ચાર પુત્ર ઉત્પન્ન કર્યા. કુકરના પુત્ર ધૃષ્ણુ, ધૃષ્ણુના ધૃતિ, ધૃતિના કપોતરોમાંના નૈમિતિ, નૈમિતિના સુષુત અને સુષુતના પુત્ર નરી થયા. નરી બહુ વિદ્વાન હતા. તેમનું બીજું નામ ચંદ નોદક દુદુંબી બતાવવામાં આવે છે. તેમના અભિજીત અને અભિજીતના પુનર્વસુના નામે પુત્ર ઉત્પન્ન થયો. શત્રુ વિજયી પુનર્વસુને બે સંતાન હતા, એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ આહુક હતું અને કન્યાનું આહુકી. ભોજ વંશમાં કોઈ અસત્યવાદી, તેજહીન, યજ્ઞ ન કરવા વાળો, 1,000થી ઓછું દાન કરનાર, અપવિત્ર અને મૂર્ખ ન હતો. ભોજથી વધીને કોઈ થયું જ નથી. આ ભોજવંશી આહુક સુધી આવીને સમાપ્ત થઈ ગયો. આહુકે પોતાની બહેન આહુકીના લગ્ન અવંતી દેશમાં કર્યા હતા. આહુકને એક પુત્રી પણ હતી, જેણે બે પુત્રોને જન્મ આપ્યો. તેમના નામ દેવક અને ઉગ્રસેન. તે બંને બહુ તેજસ્વી હતા. દેવકને 4 પુત્ર થયા, જે દેવતાઓ જેવા સુંદર અને વીર હતા. તેમના નામ હતા દેવવાન, ઉપદેવ, સુદેવ અને દેવરક્ષક. તેમને 7 બહેનો હતી, જેમના લગ્ન દેવકે વસુદેવજી સાથે કરી દીધા. તે 7ના નામ આ પ્રમાણે છે: દેવકી, શ્રુતદેવા, યશોદા, શ્રુતિશ્રવા, શ્રીદેવા, ઉપદેવા અને સુરપા. ઉગ્રસેનને 9 પુત્ર થયા. તેમનામાં કંસ સૌથી મોટો હતો. બાકીના નામ આ પ્રમાણે છે: નગ્રોધ, સુનામા, કંક, શંકુ, શુભુ, રાષ્ટ્રપાલ, બદ્ધમુષ્ટિ અને સમુષ્ટિક. તેમને 5 બહેનો હતી: કંસા, કંસવતી, સુરભિ, રાષ્ટ્રપાલી અને કંકા. તે બધી જ બહુ સુંદર હતી. આ પ્રમાણે સંતાનો સહિત ઉગ્રસેન સુધી કુકર વંશનું વર્ણન કર્યું. ભોજના બીજા પુત્ર ભજમાનનો વિદુરથ થયો. તે રથિયોમાં મુખ્ય હતો. તેના 2 પુત્ર થયા: રાજાધિદેવ અને સુર. રાજાધિદેવને પણ 2 પુત્ર થયા: સુણાસુ અને શ્વેતવાહન. તે બંને વીરોમાં સન્માનનીય અને શાસ્ત્ર ધર્મનું પાલન કરવા વાળા હતા. સુણાસુને 5 પુત્ર થયા. તે બધા સુરવીર અને યુદ્ધકાળમાં કુશળ હતા. તેમના નામ આ પ્રમાણે છે: શમી, ગદચર્મા, નિર્મૂર્તિ, નિમૂર્તિ, ચક્રજીત અને સુચિ. શમીના પુત્ર પ્રતિક્ષત્ર, પ્રતિક્ષત્રના ભોજ અને ભોજના હૃદિક થયા. હૃદિકના 10 પુત્ર થયા, જે ભયાનક પરાક્રમ દેખાડનારા હતા. તેમનામાં કૃતવર્મા સૌથી મોટો હતો. બાકીના પુત્રોના નામ સતધન્વા, દેવાર્હ, શુભાનુ, ભીષણ, મહાબલ, અજાત, વિજાત, કારક અને કરમભક્ત છે. દેવહારકનો પુત્ર કંબલ બહિષ્ થયો. જે વિદ્વાન હતો તેને 2 પુત્ર થયા: સમોજા અને અસમોજા. અજાતના પુત્રથી પણ સમોજા નામના 2 પુત્ર થયા. સમોજાના 3 પુત્ર હતા, જે પરમ ધાર્મિક અને પરાક્રમી હતા. તેમના નામ છે સુદૃશ, સુરાંશ અને કૃષ્ણ. સાતવતના કનિષ્ઠ પુત્ર વૃષ્ણના વંશમાં અનમિત્ર નામના પ્રસિદ્ધ રાજા થયા. તેઓ પોતાના પિતાના કનિષ્ઠ પુત્ર હતા. તેમનાથી શનિ નામનો પુત્ર ઉત્પન્ન થયો. અનમિત્રથી વૃષ્ણવીર યુધાજીતનો પણ જન્મ થયો. તેમના સિવાય બે પુત્ર બીજા થયા, જે ઋષભ અને શત્રુના નામે વિખ્યાત હતા. તેમનામાંથી ઋષભે કાશીરાજની પુત્રી સાથે લગ્ન કર્યા. તેનાથી જયંતનો જન્મ થયો. જયંતે જયંતી નામની સુંદરી ભાર્યા સાથે લગ્ન કર્યા. તેના ગર્ભથી એક સુંદર પુત્ર ઉત્પન્ન થયો, જે સદા યજ્ઞ કરનાર અત્યંત ધૈર્યવાન શાસ્ત્રજ્ઞ અને અતિથિ પ્રેમી હતો. તેનું નામ અક્રૂર હતું. અક્રૂર યજ્ઞની દીક્ષા ગ્રહણ કરનાર યજ્ઞની દીક્ષા ગ્રહણ કરનારાને મોટી દક્ષિણા આપતા હતા. તેમણે રત્નકુમારી સેબ્યાની સાથે લગ્ન કર્યા અને તેના ગર્ભથી મહાબળી 11 પુત્ર ઉત્પન્ન થયા. અક્રૂરને બીજી સુરસેના નામની પત્નીથી દેવવાન અને ઉપદેવ નામના બે પુત્ર થયા. એ જ પ્રમાણે તેમને અશ્વિની નામની પત્નીથી પણ ઘણા પુત્ર થયા. વિદુરથની પત્ની ઐશ્વાકીએ મેઢુસ નામના પુત્રને જન્મ આપ્યો. તેમનું બીજું નામ શૂર પણ હતું. શૂરે ભોજના ગર્ભથી 10 પુત્ર ઉત્પન્ન કર્યા. તેમનામાં આનંદ દુદુંબી નામે પ્રસિદ્ધ મહાબાહુ વસુદેવ મોટા હતા. તેમના સિવાય બાકીના પુત્રના નામ આ પ્રમાણે છે: દેવભાગ, દેવશ્રવા, અનાધૃષ્ટિ, કુની, નંદી, શકૃધ્રસા, શ્યામ, સમીઢુ અને સંસસ્યુ. સૂરને 5 કન્યાઓ પણ હતી, જેમના નામ છે શ્રુતિકીર્તિ, પૃથા, શ્રુતિદેવી, શ્રુતશ્રવા અને રાજાધિદેવી. આ 5 વીર પુત્રોની જનેતા હતા. શ્રુતદેવીના લગ્ન રુદ્ર નામના રાજા સાથે થયા. તેમણે કારુષ નામના પુત્રને જન્મ આપ્યો. શ્રુતિકીર્તિએ કૈકેયી નરેશના અંશથી સંતર્દનને જન્મ આપ્યો. શ્રુતશ્રવા ચેદિરાજની પત્ની હતા. શ્રુતશ્રવા ચેદિરાજની પત્ની હતી. તેના ગર્ભથી સુનિત એટલે શિશુપાલનો જન્મ થયો. રાજાધિદેવીને ગર્ભથી ધર્મની ભાર્યા અભિમર્દિતાએ જન્મ લીધો. સુરની રાજા કુંતી ભોજ સાથે મિત્રતા હતી, તેથી તેમણે પોતાની કન્યા પૃથાને તેમને ગોદમાં આપી દીધી. આ પ્રમાણે વસુદેવની બહેન પૃથા કુંતી ભોજની કન્યા હોવાના કારણે કુંતીના નામે પ્રસિદ્ધ થઈ. કુંતી ભોજે કુંતીના લગ્ન મહારાજ પાંડુ સાથે કર્યા. કુંતીથી 3 પુત્ર ઉત્પન્ન થયા: યુધિષ્ઠિર, ભીમસેન અને અર્જુન. અર્જુન ઇન્દ્ર જેવા પરાક્રમી છે. તેઓ દેવતાઓના કાર્ય સિદ્ધ કરનારા, સંપૂર્ણ દાનવોના નાશક તથા ઇન્દ્રને માટે પણ અવધ્ય છે. તેમણે દાનવોનો સંહાર કર્યો છે. પાંડુની બીજી રાણી માદ્રવતી એટલે કે માદ્રીના ગર્ભથી 2 પુત્રોની ઉત્પત્તિ થઈ, જેઓ નકુલ અને સહદેવના નામે પ્રસિદ્ધ છે. તે બંને રૂપવાન અને સત્વગુણી છે. વસુદેવજીની બીજી પત્ની રોહિણી, જે પૂર્વવંશની કન્યા છે, જ્યેષ્ઠ પુત્રના રૂપમાં બલરામને ઉત્પન્ન કર્યા. ત્યાર પછી તેમના ગર્ભથી રણપ્રેમી સારણ, દુર્ધર, દમન અને લાંબી દાઢીવાળા પિંડારક ઉત્પન્ન થયા. વસુદેવજીની પત્ની જે દેવકી દેવી છે તેમના ગર્ભથી પહેલા તો મહાબાહુ પ્રજાપતિના અંશભૂત 6 બાળકો ઉત્પન્ન થયા. પછી કંસ દ્વારા તેમના મરાઈ ગયા પછી શ્રીકૃષ્ણનો અવતાર થયો. વિજય, રોચમાન, વૃદ્ધમાન અને દેવલ આ બધા મહાત્મા ઉપદેવીના ગર્ભથી ઉત્પન્ન થયા છે. શ્રુતદેવીએ મહાભાગ ગવેષણને જન્મ આપ્યો, જે સંગ્રામ વિજયી હતા. હવે શ્રીકૃષ્ણના પ્રાદુર્ભાવની કથા કહેવામાં આવે છે. જે શ્રીકૃષ્ણના જન્મ અને વૃદ્ધિની કથાનું દરરોજ પઠન શ્રવણ કરે છે તે તમામ પાપોથી મુક્ત થઈ જાય છે. કૃષ્ણસ્ય જન્મ અભ્યુદયમ યહ કીર્તિયતિ નિત્ય યશ શૃણોતિ વા નરો નિત્યમ સર્વ પાપે હિ પ્રમુચ્યતે. પૂર્વકાળમાં જે પ્રજાઓના સ્વામી હતા તેઓ જ મહાદેવ શ્રીકૃષ્ણ લીલાને માટે આ સમયે મનુષ્યમાં અવતીર્ણ થયા છે. પૂર્વ જન્મમાં દેવકી અને વસુદેવજીએ તપસ્યા કરી હતી. તેના પ્રભાવથી વસુદેવજી દ્વારા દેવકીના ગર્ભથી ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. તે સમયે તેમના નેત્ર કમળ જેવા શોભાયમાન હતા. તેમને ચાર ભુજાઓ હતી, તેમનું દિવ્ય રૂપ મનુષ્યના મનને મોહી લેનારું હતું. શ્રી વત્સથી ચિહ્નિત તથા શંખ ચક્ર વગેરે આયુધોથી યુક્ત ભગવાનના વિગ્રહને જોઈને વસુદેવજી બોલ્યા, હે પ્રભુ, આ રૂપને છુપાવી દો. હું કંસથી ભયભીત છું, તેથી આમ કહું છું. તેણે મારા છ પુત્રોને, જે જોવામાં બહુ જ સુંદર હતા, મારી નાખ્યા છે. વસુદેવજીની વાત સાંભળીને ભગવાને પોતાના દિવ્ય રૂપને છુપાવી લીધું. પછી ભગવાનની આજ્ઞા લઈને વસુદેવજી તેમને નંદને ઘેર લઈ ગયા અને નંદ ગોપને આપીને બોલ્યા, તમે આ બાળકની રક્ષા કરજો, કેમ કે આ બાળક દ્વારા સંપૂર્ણ યાદવોનું કલ્યાણ થશે. દેવકીનો આ બાળક જ્યાં સુધી કંસનો વધ નહીં કરે ત્યાં સુધી આ પૃથ્વીનો ભાર વધારનારા અમંગળમય ઉપદ્રવો થતા રહેશે. પૃથ્વી પર જેટલા દુષ્ટ રાજા છે તે બધાનો આ સંહાર કરશે. આ બાળક સાક્ષાત ભગવાન છે. આ ભગવાન કૌરવ પાંડવોના યુદ્ધમાં સંપૂર્ણ શત્રુઓના એકત્રિત થતા અર્જુનના સારથી બનશે અને પૃથ્વીને ક્ષત્રિયહીન કરીને તેનો ઉપભોગ અને પાલન કરશે અને અંતમાં સમસ્ત યદુવંશને દેવલોકમાં પહોંચાડશે. ભીષ્મે પૂછ્યું, હે બ્રહ્મન, આ વસુદેવ કોણ હતા? યશસ્વીની દેવકી દેવી કોણ હતા? તથા નંદ ગોપ અને તેમની પત્ની મહાવ્રતા યશોદા કોણ હતા? જેણે બાળક રૂપે ભગવાનને જન્મ આપ્યો અને જેણે તેમનું પાલન પોષણ કર્યું તે બંને સ્ત્રીઓનો પરિચય આપો. પુરતસેજી બોલ્યા, હે રાજન, વસુદેવજી પૂર્વ કશ્યપ છે અને તેમના પત્ની દેવકી અદિતિ છે. કશ્યપ બ્રહ્માજીના અંશ અને અદિતિ પૃથ્વીનો. એ જ પ્રમાણે દ્રોણ નામના વસુજ નંદ ગોપના નામે પ્રસિદ્ધ થયા છે તથા તેમની પત્ની ધરા યશોદા છે. દેવકી દેવીએ પૂર્વ જન્મમાં અજન્મમાં પરમેશ્વર પાસે જે કામના કરી હતી તેમની તે ઈચ્છા ભગવાન શ્રીકૃષ્ણે પૂરી કરી. યજ્ઞના અનુષ્ઠાન બંધ થઈ ગયા હતા, ધર્મ નષ્ટ થઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં ધર્મની સ્થાપના અને પાપી અસુરોનો સંહાર કરવા માટે ભગવાન શ્રી વિષ્ણુ ઋષિ વંશમાં પ્રગટ થયા છે. રુક્મણી, સત્યભામા, નગ્નજીતની પુત્રી સત્યા, સુમિત્રા, શેબ્યા, ગાંધાર રાજકુમારી લક્ષ્મણા, સુભીમા, મદ્ર રાજકુમારી કૌશલ્યા અને વિરજા વગેરે 16,000 દેવીઓ શ્રી કૃષ્ણની પત્નીઓ છે. રુક્મણીએ 10 પુત્રો ઉત્પન્ન કર્યા. તે બધામાં યુદ્ધ કર્મમાં કુશળ છે. તે બધા યુદ્ધ કર્મમાં કુશળ છે. તેમના નામ આ પ્રમાણે છે: મહાબલી પ્રદ્યુમ્ન, રણશૂર ચારુદેષ્ણ, સુચારુ, ચારુભદ્ર, સદસ્વ, હર્ષ્વ, ચારુગુપ્ત, ચારુદે, ચારુક અને ચારુહાસ. આ બધામાં પ્રદ્યુમ્ન મોટા હતા અને ચારુહાસ સૌથી નાના હતા. રુક્મણી એક કન્યાને પણ જન્મ આપ્યો. તેનું નામ ચારુમતી છે. સત્યભામાથી ભાનુ, ભીમરથ, શણ, રોહિત, દીપ્તિમાન, તામ્રબંધ અને જલંધમ આ 7 પુત્ર ઉત્પન્ન થયા. આ 7ને એક નાની બહેન પણ છે. જામવતીના પુત્ર સાંભ થયા, જે બહુ જ સુંદર છે. તે સૌરશાસ્ત્રના પ્રણેતા તથા પ્રતિમા અને મંદિરના નિર્માતા છે. મિત્રવિંદાએ સુમિત્ર, ચારુમિત્ર અને મિત્રવિંદને જન્મ આપ્યો. મિત્રબાહુ અને સુનિત વગેરે સત્યાના પુત્ર છે. આ પ્રમાણે શ્રીકૃષ્ણના 1000 પુત્ર થયા. પ્રદ્યુમ્ન અને વિદર્ભ કુમારી રુક્મવતીના ગર્ભથી અનિરુદ્ધ નામના પરમ બુદ્ધિમાન પુત્ર થયો. અનિરુદ્ધ સંગ્રામમાં ઉત્સાહપૂર્વક યુદ્ધ કરનાર વીર છે. અનિરુદ્ધથી મૃગકેતનનો જન્મ થયો. રાજા સુપાર્શ્વની પુત્રી કામ્યાએ સાંભથી તરસ્વી નામનો પુત્ર પ્રાપ્ત કર્યો. પ્રમુખ વીર તથા મહાત્મા યાદવોની સંખ્યા 3,60,00,000 જેટલી છે. એ બધા અત્યંત પરાક્રમી અને મહાબળી છે. તે બધાની દેવતાઓના અંશથી ઉત્પત્તિ થઈ છે. દેવાસુર સંગ્રામમાં જે મહાબળી અસુર મરાઈ ગયા હતા તેઓ આ મનુષ્ય લોકમાં ઉત્પન્ન થઈને બધાને કષ્ટ આપી રહ્યા હતા. તેમનો સંહાર કરવા માટે ભગવાન યાદવ કુળમાં ઉત્તીર્ણ થયા છે. મહાત્મા યાદવોના 101 કુળ છે. ભગવાન શ્રીકૃષ્ણ જ તે સૌના નેતા અને સ્વામી છે તથા સંપૂર્ણ યાદવ પણ ભગવાનની આજ્ઞાને આધીન રહીને રુદ્ધિ શુદ્ધિથી સંપન્ન થઈ રહ્યા છે. ભીષ્મજી ભગવાન શ્રીકૃષ્ણથી અવસ્થામાં બહુ મોટા હતા. એવી સ્થિતિમાં જે સમયે તેમણે સાથે પુલત્સજીનો સંવાદ થઈ રહ્યો હતો, તે સમયે સંભવતઃ શ્રીકૃષ્ણનો જન્મ ન થયો હોય, છતાં પણ પુલત્સજી ત્રિકાળદર્શી ઋષિ છે, તેથી તેમના માટે ભાવિ ઘટનાઓનું પણ વર્તમાન અથવા ભૂતકાળની જેમ વર્ણન કરવું અસ્વાભાવિક કહી શકાય એમ નથી. અધ્યાય 13 સમાપ્ત. બોલો શ્રી રામકૃષ્ણ ભગવાન કી.